વધુ પડતા ભોગો જીવનને કમજોર બનાવે છે, વધુ પડતું તપ જીવનને શુષ્ક બનાવે છે. જ્યારે જીવનમાં તેજ પ્રગટાવે છે સત્સંગ અને ભક્તિ, ત્યારે સત્સંગે હૃદય સુધીનું સર્વિસ્ટેશન છે. સત્સંગમાં બેસીએ એટલે હૃદયની મલિનતાઓ બધી દૂર થવા માંડે, અંતઃશત્રુઓ ઓછા થવા માંડે.